વાતચીત કરે છે અઢીસો ડિગ્રી થી ઓછો હોય ને, મારી જયારે વાતચીત કરવા અઢીસો ડિગ્રી થી ઓછો હોય ને, અને 5 મિનિટ થી વધારે વાતચીત કરે ને તે 300 નજીક આવ્યો હોય. 5 મિનિટ વધારે ટકી શકે 5 મિનિટ વધારે તો 300 નજીક આવેલો હોય. કલાક થઈ જાય તો કલાક સુધી ટકે તો હવા કઈ જવું પહોંચેલો સાયન્સ એક જ છે કે ભાઈ યુરોપમાં રહેનાર માણસ હોય, અમેરિકામાં રહેતો હોય, હિન્દુસ્તાનમાં હોય, પણ બધા માટે વિજ્ઞાન એક જ છે. કે ફિઝિક્સ હોય તો એક જ હોય છે, કેમિસ્ટ્રી હોય તો એક જ હોય છે, તો પછી આ ધર્મો અલગ અલગ કેમ છે? આખી દુનિયામાં જુદા જુદા દેશો છે પણ પછી દરેક ને માટે સાયન્સ એક જ છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી આ બધા જે સાયન્સ ના વિષયો છે તે દરેક દેશ ને માટે એક જ છે. પણ કે આ દુનિયામાં બધા જુદા જુદા દેશોમાં ધર્મ કેમ બધા જુદા જુદા છે? ધર્મ ભાષા જુદી જુદી નથી? પછી માણસ ના મોઢા બધા જુદા નથી? જેટલા મોડા એટલા ધર્મ છે. મનુષ્ય આ છે તો સામ્યવાદ છે કે બધા હરકા કરો હરકા કરો ના થાય. આ મનુષ્યની યોનિઓ 14 લાખ યોની છે. 14 લાખ મનુષ્યની યોની છે. યોનિ એટલે એવાની યોની એટલે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, ફોર્થ લેયર, 14 લાખ લેયર છે. એક લેયર માં એક જ જાતના વિચારો માણસ દ્વારા ભેગા થાય. એક જ જાતના વિચારો ધરાવતા હોય એ 1 લેયર માં આવી જાય. એવા 14 લાખ લેયર છે. તમે બીજા વિચાર ધરાવતો તમે ભાવા વહેલા તહેવાર હે કેમ પોતાના એક લેયર ના જ માણસો. તમને સમજાય? લેયર સમજાય ને એ વાત તો સરખા હોય નહીં ક્યારેય પણ. 14 લાખ લેયર છે મનુષ્યના. તેમાં હિન્દુસ્તાનમાં ઉપરના 50,000 લેયર ના હિન્દુસ્તાનમાં છે, જે 13.5 લાખ ના બહાર છે. બધે અને બહાર જે ધર્મ છે એ એમને માટે બિલકુલ કરેક્ટ છે. આનો ધર્મ ત્યાં નાખવો ના જોઈએ. શું કરું? આનો ધર્મ, ઇન્ડિયાનો ધર્મ એ પુનર્જન્મ સમજ્યા પછીનો છે, અને પેલો પુનર્જન્મ સમજ્યા પહેલાનો છે. એ બંને ધર્મ જુદા જ હોવા જોઈએ. એક નિર્ણય નિશ્ચય કરશે તો પોઈઝન થઈ જશે. પુનર્જન્મ ના સમજવામાં આવે ત્યાં સિદ્ધ ધર્મ ના ફેરફાર. પુનર્જન્મમાં પણ સાહેબ 2 થિયરી છે. એક પુનર્જન્મ નો સિદ્ધાંત એમ માને છે કે મૃત્યુ પછી આ પૃથ્વી લોક ઉપર કોઈ પણ યુનિમાં પાછા આવવાનું થાય છે, જો આત્માનો મોક્ષ ન થાય તો. બીજી થિયરી એમ કે છે કે પૃથ્વીના તબક્કામાં જે પર નીકળી જાય એક સ્ટેજમાંથી, તો પછી હાયર સ્ટેજમાં એ ચાલુ રહે છે. મૃત્યુ પછી જીવન છે પણ પૃથ્વી ઉપર પાછા આવવાનું થતું નથી. જેમ કે દાખલા તરીકે રસોડામાં ખોરાક બરાબર, વસ્તુ બરાબર રંધાઈ ન હોય અને માણસ એને આરોગી જાય અને કાચો ખોરાક હોય તો એ પેટમાંથી પાછો રસોડામાં જતો નથી. એક તબક્કો એ વટાઈ જાય એટલે એને કુકર્મો કર્યા હોય તો શુદ્ધિકરણ માટે નર્કમાં જાય, પણ નર્ક એને સ્વર્ગમાં લઈ જવા માટે. એટલે સ્વર્ગ એ અનંત શાંતિની પરિસ્થિતિ બતાવે છે. એટલે સ્વર્ગની અને નર્કની કલ્પના એ પૃથ્વી પર પાછા આવવાના સિદ્ધાંતના વિરુદ્ધ જાય. બંનેમાં એક સાથે ના માની શકાય. એટલે આ પુનર્જન્મ માટે 2 પ્રકારના વિચારો છે. એક લોકો એવું માને છે કે એક વખત માણસ ને તો મોક્ષ પામે પછી ફરી અહીંયા આવવાનું હોતું નથી, અને જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી એને ફરી ફરીને આ પૃથ્વી ઉપર જન્મ લેવાનો હોય છે કોઈ પણ યોનિમાં. હવે બીજા પ્રકાર નો એવો વિચાર છે કે માણસ મૃત્યુ પછી જો અમુક તબક્કામાંથી એ નીકળી ગયો હોય તો પછી ફરી એને છે તો આ જ પૃથ્વીમાં જન્મ લેવાનો હોતો નથી, પણ એ બીજી લેયરમાં જો પહોંચી ગયો હોય બીજા તબક્કામાં તો પછી ત્યાં એને પાછું ફરવાનું હોય છે. જેમ કે નર્કમાં ગયા પછી એ સ્વર્ગમાં જાય તો કે નર્ક માં ગયો એ સ્વર્ગ માં જવા માટે ગયો, અને સ્વર્ગ માં ગયો એને ખુબ જ આનંદ ને સુખ વૈભવ ભોગવવાની એની સ્થિતિ હોય છે. પછી ફરી એને અહીંયા આવવાનું હોતું નથી. જો સ્વર્ગ અને નર્ક માં આપણે માનતા હોઈએ કે ભાઈ નર્ક એટલા માટે છે કે વ્યક્તિ ને શિક્ષા કરવા માટે નથી, પણ જેમ કે કપડું ગંદુ થઈ જાય તેને ગરમ પાણીમાં નાખવું પડે કે એના શુદ્ધિકરણ માટે છે, કે જેથી સારા ચિત્રો એના ઉપર અંકિત થઈ શકે અને સુશોભિત બની શકે, તો એમાં જો આપણે માનતા હોઈએ સ્વર્ગ અને નર્ક ના અંદર, તો પછી આ પૃથ્વી પર પાછા આવવાનું ના હોય. એટલે પૃથ્વી પર પાછા આવવાની થિયરી અને સ્વર્ગ અને નર્ક ની થિયરી એ બંને વિકલ્પો છે, બંને માં એકી સાથે ના માની શકાય. એટલે એમ કે જેમ આ નર્ક માં જાય છે અને પછી સ્વર્ગ માં જાય છે, તો કે નર્ક માં જાય એટલે એ કઈ દુઃખ ભોગવવા કે એવું નથી, દુઃખ ભોગવવા કે એના માટે નર્ક માં જવાનું નથી હોતું, પણ એને શુદ્ધિકરણ માટે જવાનું છે, અને પછી સ્વર્ગ માં જાય છે. અને એક વખત નર્ક કે સ્વર્ગ માં ગયા પછી પાછું પૃથ્વી પર આવવાનો વિકલ્પ હોતો નથી. એમ એ બધી આ વાત એવું છે ને, વાત લોજિકલી હોવી જોઈએ. આ લોજિકલ વાત જ નથી, વાત બિલકુલ લોજિકલી હોય છે. આ મનુષ્ય જે જન્મ છે તેમાંથી એક ક્રેડિટ અને ડેબિટ બે ભેગું કરે છે, ક્રેડિટ અને ડેબિટ. લોકોને સુખ આપે છે તેથી પોતે ક્રેડિટ બેંકમાં જમા થાય છે, લોકોને દુઃખ આપે છે એનું સર્વાઈવું તો એ ડેબિટ ભેગું થાય છે. એટલે ડેબિટ નું ફળ અહીં મનુષ્યમાંથી જાનવરમાં જવું પડે છે, અને બહુ મોટી વધારે પડતી ડેબિટ હોય તો નર્કમાં જવું પડે છે, અને ક્રેડિટ નું ફર જો ઓછી ક્રેડિટ હોય તો ઊંચી જાતનો મનુષ્ય થઈ એને ઘેર બેઠા વગર મહેનત બધું એનું કાળ ગાળું ચાલ્યા કરે એવું સાહેબી મદન છે, અને એથી ઊંચી જાતનું ક્રેડિટ હોય તો દેવગતિમાં હોય છે, અને ક્રેડિટ પૂરી થાય ભોગવી જાય તો પાછું અહીં આવે, ડેબિટ ભોગવી જાય પાછું અહીં આવે. જયારે ક્રેડિટ ડેબિટ બંને ખલાસ થઈ જાય એટલે મુક્તિ થાય. આ પ્રમાણે એનું કારણ સહિત હોય, લોજિકલી ઉપરું થવું જોઈએ. વાત એકલી બોલવાથી દાડો વધતો નથી. દરેક ધર્મ શું કહે છે કે બિલીફ આમ હોય છે કે કુદરતન નથી, અને તે લેંગ્વેજ ફૂલ હોય છે. કીધું ને તકદીર અને તદ્દીર એ બે છે, લેંગ્વેજ ફૂલ છે અને બિલીફ અધૂરી છે. શું છે ને, નહીં તો તદ્દીર અને તકદીર બે શબ્દ હોઈ શકે નહીં. જો પુનર્ધર્મ ના માનવામાં આવે તો આ બે શબ્દ જુદા હોઈ શકે નહીં. તમને કેમ લાગે છે? અને અંગ્રેજો એનામાં લકી અને અનલકી એના આધારે લકી પુનર્જન્મ સમજી શકે જ નહીં કોઈ પણ. આ મુસ્લિમો તો આપણી નજીક ના થયા એટલે સમજી શકે, અને બીજા આપણા હિન્દુસ્તાન મુસ્લિમો ઇન્ડિયન માંથી જ કલ્ચર છે એટલે વાત જ ના લાગે. ખોજા મહેમાન વાત જ ના લાગે, તો ઇન્ડિયનો કરતા વધારે સુધી ચાલે. હવે ફોરેન માં તો કશું સમજે નહીં. હું તો ઘણા માણસ નું સમજાવ્યો ગયો ને, તમે મને પુનર્જન્મ થાય છે એવું સમજાવવા માંગો છો? કન્વર્ટ કરવા માંગો? ના બા, મારે મારે કદી સમજાવું છું કોમ વાત શું છું બરોબર છે. કન્વર્ટ કરીને હું તને ક્યાં ઘરે વળગાડું? મારી કીધે ભાઈ ના સમજી શકે. ફરી ના સાયન્ટિસ્ટ સમજી, સાયન્ટિસ્ટ મારી બાજુ સમજી શકે છે. એ 65 વર્ષના હતા અને શું હતા એક માણસ ને જન્મતાન મરી ગયો છોકરો, એક છોકરો જંગલમાં મૂક્યા હતા જીવતો રહ્યો, એક ભાઈ દુખી છે, એક ભાઈ સંપૂર્ણ સુખી છે, આ બધા કારણો શું છે? ત્યારે એને શું કહ્યું સાહિત્ય? એ ભગવાનની જ મરજી ના, ભગવાને આવી રીતે કર્યું એટલે ઉડી ગયું. આપડે ઉડી ગયું બધું. એટલે પછી મને કહે છે બીજા કઈ કારણ છે આપણી પાસે? સાયન્ટિફિક કારણ છે મારી પાસે. શું કહ્યું? તમારે છૂટકો જ નહીં. જયારે સાયન્ટિફિક કારણ બતાવ્યો ત્યારે એક્સેપ્ટ કર્યો. આ તો કેટલા અવતાર નું પુનર્જન્મ થતું થતું ડેવલપ થયા કરે છે, ઇવોલ્યુશન થયા જ કરે છે. આ તો વિચારથી વિચારપૂર્વક સમજાય તો સમજાય એવું છે. શું એમાં સાહેબ એવું છે કે દાખલા તરીકે એક માણસ ગરીબ કુટુંબમાં જન્મે, એક માણસ પૈસાદાર કુટુંબમાં જન્મે, એક માણસ પુરુષ તરીકે જન્મ હોય, એકનો સ્ત્રી તરીકે જન્મ હોય, કોઈ ધોળા હોય, કોઈ કાળા હોય, અને કોઈ માણસ અકસ્માત થાય, કોઈ માણસ મોટા રોગનો ભોગ થઈ પડે, તેના અંદર એવું ગણવામાં આવે છે કે આમાં પુનર્જન્મ કારણ હોય. દાખલા તરીકે એક માણસનું ખૂન થયું તો કે ભાઈ એ માણસનું ખૂન એટલા માટે થયું કે એ માણસ જેનું ખૂન થયું છે એને ગત જન્મમાં કોઈ કુકર્મો કરેલા, એટલે કુકર્મની સજા મળે પછી એક બીજા માણસ ઉશ્કેરાવું પડે અને એ માણસ પાછું પેલાનું ખૂન કરે, એટલે જે ખૂની થયો એને પાછું એને કુકર્મ કર્યું તો પાછી એને શિક્ષા થાય. તો આ તો એક પરંપરા ગુનાઓની આખી ઊભી થાય છે. અને બીજું જે પહેલો જન્મ હોય ત્યાં આગળ કારણ કે વિભિન્નતા રહેવાની, પુરુષ અને સ્ત્રી દરેક માણસ જુદા હોવાના, દરેક જે જુદા છે એને જો આપણે પુનર્જન્મથી સમજાવવા જઈએ તો આમ કરતા કરતા પહેલો જન્મ આવે એ વખતે જે વિભિન્નતા હોય એને આપણે કેવી રીતે સમજાવીએ? એમનો પ્રશ્ન એવો છે કે આ જે પુનર્જન્મની વાત છે એમાં કે છે કે દરેક એવી રીતે સમજાવવામાં આવે છે કે આજે સ્ત્રી પુરુષ ગરીબ તવંગર કાળો ધોળો આવી બધી જે વિભિન્નતાઓ છે એ એના પૂર્વજન્મના હિસાબે છે. પછી દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કોઈ માણસનું ખૂન કર્યું તો કે એવું કહેવામાં આવે કે અરે છે તો પાછલા જન્મમાં કંઈ કુકર્મ કર્યું હશે માટે એનું અત્યારે ખૂન થયું, અને જેણે ખૂન કર્યું એને અત્યારે કુકર્મ કર્યું એટલે પાછું એને આવતા જન્મમાં પાછું ભોગવવાનું આવે, એટલે આની પરંપરાઓ કંઈ ચાલ્યા જ કરે કે છે. હવે આવી રીતના જો જોઈએ પાછા જઈએ તો કે પહેલો જન્મ આઈને ઉભો રહે, હવે એ પહેલો જન્મ જે આવે છે એ વખતે શું હતું એ પ્રશ્ન ઉભો રહે છે પાછો. એક માળા હોય ને, માળા માળા એક માળા હોય ને, તેમાં પહેલો મણકો કયો, બીજો છેલ્લો મણકો કયો? આ સૂર્યનારાયણ છે તે શરૂઆત ક્યાંથી કરતો હશે? બિગિનિંગ ક્યાંથી શરૂ કરતો હશે? આ જગત જશે હા કોઝ ઇઝ એન ઇફેક્ટ થી, અને શરૂઆત ક્યારે થઈ છે? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. એ પઝલ ક્યાં થાય છે? આ ઉપર ઉપર પઝલ થાય છે. શું કહ્યું? એ પઝલ એમને થઈ જાય છે. આ જેમ જેમ દરિયો હોય, દરિયો અને સૂર્યનારાયણ ઉપર જાય તો દરિયામાંથી વરાળ નીકળવાની શરૂ થાય. શું થાય? બને કે ના બને? હા તો એ દરિયાનો વરાળ દરિયા લીધે થાય છે કે સૂર્યને લીધે? કોણ આરોપ, કોને માથે આરોપ લાગીશું? ના દરિયાને આપણે પૂછીએ કે તું આ વરાળ કેમ કાઢું છું? ના હું મારે કશું લેવા દે નથી, જો હું વરાળ કરતો રાત્રે હું કાઢું. અને સૂર્યને કહે કે આપણે તું કેમ વરાળ કાઢું છું? ત્યારે હું કાઢું છું પ્લેટો ઉપર નીકળવું જોઈએ. એટલે આવી રીતે આ વિજ્ઞાન થી ઉભું થઈ ગયું છે. ક્રોધ માન માયા લોભ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા છે. વ્યતિરેક ગુણો એટલે શું? કે જે જડના પણ નથી, ચેતનના પણ નથી, એ ગુણો ઉત્પન્ન થયા છે. એ ગુણોમાં અહં ક્રોધ માન માયા લોભ એનો ટૂંકો ટૂંકા ચરિત્ર કરવા જતો હું અને મારું બે શબ્દ થઈ જાય. તો પછી વ્યક્તિની જે નૈતિક જવાબદારીનો સિદ્ધાંત રહે નહીં. આજે કોઈ પણ માણસ કોઈ કર્મ કરે તો એ સત્કર્મ કરે તો એને સારો બદલો મળે, પુનર્જન્મનો સિદ્ધાંત કહે છે. કુકર્મ કરે તો એને શિક્ષા થશે, પુનર્જન્મનો સિદ્ધાંત કહે છે. એટલે પુનર્જન્મનો સિદ્ધાંત એ નૈતિક જવાબદારી માણસ પર રાખવા માંગે છે. હવે આપણે જે અદ્વૈતન આપ્યું એમાં જો ચક્ર ચાલતું હોય તો નૈતિક જવાબદારી રહે જ નહીં, તો પુનર્જન્મનો સિદ્ધાંત બી જતો રહે. આપે જે કહ્યું, આપણે જે અર્થઘટન કર્યું એમાં કહે છે કે કોઈ કોઈની નૈતિક જવાબદારી રહેતી નથી, કોઈની નૈતિક જવાબદારી રહેતી નથી. આપણે જેમ કહ્યું ને કે આ ઈચ્છા થાય, આ બધા સંયોગોની વાત કરી, તો એમાં કોઈ એક એક વ્યક્તિ કોઈ પણ કોઈની પણ પુનર્જન્મ ના સિદ્ધાંત માં આવે છે, ઉડી નહીં જતું. પુનર્જન્મ માં તમે આ જન્મ માં ઇફેક્ટિવ, આ બોડી ઇફેક્ટિવ લાગે છે કે કેવું લાગે છે? બોડી રાતે તમે ઊંઘી ગયા હોય, ઠંડી પડે તો ઇફેક્ટ થાય ને? આપણને ખબર ના હોય પણ કોઈ મીટર હોય તો નોંધી શકે. હા, આપણને ખબર ના હોય તો એ નોંધ કરી શકે. ઇફેક્ટિવ બોડી છે ને, પણ ઇફેક્ટિવ બોડી છે ને. પછી વાણી ઇફેક્ટિવ છે, તમે બોલો તો કોને દુખતા એવું, કઈ દુખતા એવું. અગર કોક બોલે તમને દુઃખ સુખ થાય, એ વાણી ઇફેક્ટિવ છે. અને મન ઇફેક્ટિવ છે, મન તમને, મન સારા વિચાર આવતા સુખી અસુખ આપે, ખરાબ વિચાર આવતા દુઃખ આપે, એવું કયું ઇફેક્ટિવ છે? આ માઇન્ડ સ્પીચ અને બોડી બધી ઇફેક્ટિવ છે. શું છે? ઇફેક્ટિવ છે. તો આ જન્મથી જ આ ઇફેક્ટિવ છે. તો કોઝિજ ક્યારે થયા? કોઝિજ વગર ઇફેક્ટ ના હોય. એટલે કોઝિજ અને ફેક્ટ, ફેક્ટ અને કોઝિજ, કોઝિજ ફેક્ટ, ફેક્ટ કોઝિજ. એટલે અમે કોઝિજ બંધ કરી દઈએ એટલે ફરી નવું નવો ફેક્ટ ભીના થાય, જૂની ફેક્ટ ખરાબ થઈ જાય. એ સાયન્ટિસ્ટ સમજી ગયો કોઝિજ અને ફેક્ટ. આપને સમજાય છે ને? કોઝિજ ચલાવ હોવા જોઈએ ને. તે તમને, તમે આ જાફર ના દેહ માં શું શું કાર્ય કર્યું એ મને કઈ બતાવશો? જે તમે કર્યું એ મને કઈ બતાવો? ઈશ્વર વધારે સારી રીતે જાણે. ઈશ્વર વધારે સારી રીતે જાણે. ઈશ્વર શું જાણે? એ પારકા ઘરની વાત એને એને ઘરની વાત જાણે એમ કરીને અહીં આપણે તો શું કરે? તમે ના જાણો તમારે ઘરની વાત બરાબર છે, પણ એને એટલે આપણો પ્રશ્ન બરાબર સમજી નહીં શકે. સુખ માટે કરીએ છીએ ના, પણ કયું કયો પુરુષાર્થ કરે મને કહેશો? મુખ્ય પ્રયત્ન એ રહ્યો છે કે જે વિજ્ઞાન છે, ધર્મ છે અને ફિલસૂફી છે, ફિલોસોફી છે, તત્વજ્ઞાન, એ ત્રણેય હકીકતમાં પરસ્પર પૂરક છે. પણ ત્રણેયની જે વિષય વસ્તુ છે, એની જે સબ્જેક્ટ મેટર છે, એને બરાબર ડિફાઈન નહીં કરવાથી એકબીજાના ક્ષેત્રમાં દખલગીરી કરે છે. દાખલા તરીકે પૃથ્વી ગોળ છે કે નહીં એ કહેવાનું કામ વિજ્ઞાનનું છે, ધર્મનું નથી. હવે ધર્મ કે મારો મારો હંમેશા એક જ પુરુષાર્થ રહેલો છે કે ધર્મ, વિજ્ઞાન અને ફિલોસોફી, તત્વજ્ઞાન, આ ત્રણેયને, ત્રણેય છે તે એકબીજાને પૂરક છે. અને લોકો એને, પણ એના એના કાર્યક્ષેત્ર જુદા છે. લોકો એને છે તો બરાબર એની એની ડેફિનેશન બરાબર નહીં સમજવાથી એકબીજામાં ભેળસેળ કરે છે એટલે ગૂંચવાડો થાય છે. હવે દાખલા તરીકે આ પૃથ્વી છે તે ગોળ છે એ વસ્તુ સાબિત કરવાનું કામ વિજ્ઞાન નું છે, ધર્મ નું કે ફિલોસોફી નું નથી. આમાં જો દખલ કરે ધર્મ વાળા તો પછી ગોટાળો થઈ ગૂંચવાડું ભૂલશે. વિજ્ઞાન આવે ધર્મ વાળા ધર્મ વાળા એ જોયેલું છે અને હા છે તે અખતરા વાળા છે. વિજ્ઞાન વાળા ધર્મ વાળા જોઈને કે છે અને અખતરા વાળા ભૂલ પણ નીકળે. આ વિજ્ઞાન વાળા બધા અખતરા છે. અન ટ્રાયલ કોઈ એમ નહીં કહી શકે કે મેં મારો ખરું છે એવું. અરે ધર્મ વાળા ખરું છે એમ કહી ચુકેલા છે. મહાવીર ખરું છે એમ કહી ચુકેલા. જે મહાવીર જે કહ્યું છે એમાં એક અંશ આ વિજ્ઞાન સમજી શક્યું નથી. અંગ્રેજી ભણાઈને આપણે મૂર્ખ બનાવ્યા હતા કે ન્યૂટન આ જોયું તમે જો ઉપર થી કેરીઓ નીચે પડે આપણે નથી જાણતા. બધા આપડે છોકરા હોય છે ઉપર નીચે પડશે એમાં નવું શું સિદ્ધાંત હતો? એ તો એમને માટે સિદ્ધાંત છે, આપણે માટે અસિદ્ધાંત છે. હવે બુદ્ધિ ગોળ છે એ લોકો સાબિત કરી શક્યા નથી હજી પૂરેપૂરી. એમને શું કેવું દાદા કે એ કામ વિજ્ઞાન ને કરવા દો, આ ક્ષેત્ર ધર્મ ના ક્ષેત્ર માં. એમનું એવું કેવું છે કે આ જે બુદ્ધિ ગોળ છે કે ઇન્ડિયન જેવા નથી લોકો, એ ખુલ્લા મન વાળા છે, ઓપન માઇન્ડ વાળા છે કે અમને એવું લાગે છે. શું કહ્યું? ઇન્ડિયન તો કહી દે કે આમ જ છે, એ ઇન્ડિયન જેવા નથી. અને એના જે લોકોએ જોયેલું છે, જે મહાવીરે જોયું છે, તેનું એક અંશ જગતે જોયો નથી અત્યારે. કોઈ પણ સાયન્ટિસ્ટ જોયું નથી, એનો એક વાળ બરાબર જગત જાણતું નથી. એટલું મહાવીરનો સિદ્ધાંત છે. એના જગતનો આ દુનિયા શું છે, કેવી રીતે છે, અમારો એક અંશ જોડ્યો નથી, એ સમજ્યો નથી. દાખલા તરીકે સાહેબ, આપના સમર્થનમાં હું કહું કે કાંટ નામનો એક ફિલોસોફર થઈ ગયો યુરોપમાં, એને બતાવ્યું કે આપણે જેને આપણે લાલ કલર કે પીળો કલર જોઈએ છે તે લાલ કે પીળા જેવું હોતું નથી, પણ જે પેલા જે વેવલેન્થ હોય છે પ્રકાશનું જે મોજું આવે વેવ, એની લંબાઈ બદલાય તો અમુક જે જ્ઞાનતંતુ પર આપણે અમુક જાતિ મુવમેન્ટ થાય તો આપણને લાલ લાગે, અમુક જાતિ મુવમેન્ટ થાય તો આપણને પીળો કલર લાગે. બાકી લાલ કે પીળો કલર વાસ્તવમાં ઓબ્જેક્ટિવલી વસ્તુલક્ષી રીતે હોતો નથી. એ જ રીતે એટલે એને જે આ ક્વોલિટીઝ જે હતી એને સેકન્ડરી ક્વોલિટીઝ એને બતાવી. પછી પ્રાઇમરી ક્વોલિટીઝનો સવાલ રહ્યો લંબાઈ પહોળાઈ ઊંચાઈ, તો આઈન્સ્ટાઈને બતાવ્યું કે એ પણ સાપેક્ષ છે, એ પણ એબ્સોલ્યુટ નથી, નિરપેક્ષ નથી. એટલે આપના સમર્થનમાં આપે જે વાત કરી કે આ બહારના વૈજ્ઞાનિકો હજુ બરાબર સમજ્યા નથી, એટલે હું એમાં સમર્થ થાય છે. અને એના સમર્થનમાં બે દાખલાઓ એમણે આપ્યા કે કાંટ નામનો એક ફિલોસોફર થઈ ગયો, એને છે તો એવું કહ્યું કે આ પીળો રંગ છે કે લાલ રંગ છે એવું કશું છે જ નહીં, લાલ પીળો રંગ જેવું કશું છે જ નહીં, આ તો પ્રકાશના કિરણો ના વેવલાઇન અમુક પ્રકારમાં આવે, અમુક સાઈઝમાં આવે ત્યારે જ્ઞાન તંતુ ઉપર અમુક જાતની અસર થાય એટલે એને પીળોનું જ્ઞાન થાય, બીજી બાજુ લાલ ની અસર થાય ત્યારે લાલ થાય, એટલે આવા બધા જુદા જુદા અસરો છે, એટલે આ સાપેક્ષ છે. આઈન્સ્ટીને પણ એકદમ રિયલ નથી, રિલેટિવ રિયલ. વાણી રિયલ માં હતી નથી માટે રિલેટિવ રિયલ છે. છેલ્લામાં છેલ્લું આ રિલેટિવ છે, ટોપ રિલેટિવ. શું કહે છે? એટલે એણે એમ કહ્યું કાંટે કે બે આ જે દુનિયાના અંદર આપણે જે મોહ માયા અને રંગરૂપ જોઈએ છે, હજુ તો મહાવીરે કહ્યું છે ને કે 38,000 વર્ષ પછી માણસ 150 ફૂટ નો હશે એવું કહ્યું છે. 20 વર્ષ નું આયુષ હશે, 10 વર્ષ નો ગ્રાન્ડ ફાધર થશે. આ તદ્દન સાચું પડવાનું પાછું, કારણ સાયન્ટિસ્ટ નો અને ક્યારે જડે બિચારા સાયન્ટિસ્ટ. એ તો આ દુનિયા ને હેલ્પફુલ છે, સાયન્ટિસ્ટ એ કઈ ખોટું નથી કહ્યું. જેને ફાયદો કર્યો તેને ફાયદો કર્યો કરી ગયા આઈન્સ્ટીન જેવા. અને જે બોમ્બ લઈ ગયા છે તે અનુભવ આવી ગયા છે, બોમ્બ લઈ ગયા છે કઈ લાભ તો હાલશે જ ને. એબવ નોર્મલ સાયન્સ ઇઝ પોઈઝન. શું કહ્યું? મેં તો આગળ લોકો અમેરિકામાં જઈ અને સાયન્ટિસ્ટ મળે કહ્યું કે તમે એબવ નોર્મલ તો ગયા છે, મારે પોઈઝન થઈ ગયું, આ દુનિયા મારી નાખશો તમે. તમે ના આ શક્તિ બીજી રીતે કન્વર્ટ કરી શકે છે. આ એનર્જી છે એટલે કન્વર્ટ કરીશું. લગ્ન બનાવતી વખતે ઋષા માટે જ બનાવ્યા, તે માટે ચોઈસ વપરાશે. તમારા કન્વર્ટ થઈ શકે નહીં, તમારી શક્તિ જ નથી. જે ભાવથી બનાવ્યા છે ત્યાં ભાવ ત્યાં જ દારૂગણ ઉઠ્યા, અને એ લોકો જ્યાં બનાવ્યા છે ત્યાં જ દારૂગણ. અમારા ઇન્ડિયામાં દારૂગણ આવવાનું નથી, કારણ કે અમારા લોકો ભાષાઈ હોતા નથી, એ દારૂગણ જોવા નહીં મળતું. અમારું મને દારૂખાણું દેખાડે છે, અમારા પાડોશી જીયા દેખાડે કદાચ, બીજો કોઈ અમને દારૂખાણ દેખાડે નહીં. શિવા કાશી અને આપણા લોકો અમને દારૂખાણું દેખાડી આવે, પાડોશી કરે ને, પાડોશી તને બધા ઉપડે. એટલે હું શું કહેવા માંગતો હતો કે કાન જેમ કે છે કે આ જે ફિનોમિનલ વર્ડ છે અને નોમેના છે, એટલે વિજ્ઞાન જે છે એ આ રંગરૂપ વાળું જે ફિનોમિના છે એનો જ અભ્યાસ કરી શકે છે. પણ એ ફિનોમિના ની પાછળ જે રિયાલિટી છે, વાસ્તવિકતા જે નોમેના છે, એને વિજ્ઞાન પકડી શકતું નથી. એટલે આપણે એમ કહી શકીએ એટલે આ જે એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે કાંટ જે કહેવા માંગતો હતો કે આ જે આપણે બાહ્ય રીતે જે રંગ રૂપ બધું જોઈ શકીએ છીએ, આપણે બાહ્ય જગત માં જે રંગ રૂપ બધું જોઈ શકીએ છીએ ફિનોમિના, એ જ ને એની એની પાર નું કે છે કે જે નોમિને છે એ જોઈ શકાતું નથી, નોમિના નું જોઈ શકાતું નથી, ફિનોમિના નું જોઈ શકાય. એટલે આ જગત નું જે બાહ્ય રૂપ રંગ ગંધ સ્પર્શ આ બધું જે છે તે જોઈ શકાય એવું છે વિજ્ઞાન થી, પણ એનાથી પર જે છે નોમિના, મહાવીર સ્વામી જેને રિલેટિવલી રિયલ, જેને ભગવાન મહાવીરે રિલેટિવ રિયલ કહ્યું, એ વસ્તુ આ વિજ્ઞાન દ્વારા જોઈ શકાતું નથી. જોઈ શકાય નહીં, રિલેટિવ રિયલ થી આ વિજ્ઞાન જોઈ શકાય, પણ પેલાથી નથી. બંને ની હાઈટ માં બહુ ભેર છે. પેલો 3000 ફૂટ ની હાઈટ ઉપર હોય આ સાયન્ટિસ્ટો, તો પેલો 23 લાખ હાઈટ ને એટલે હાઈટ માં ભેર છે. સીધ દેખાય છે. પણ સાહેબ એક સવાલ રહે છે કે ન્યૂટન ને જયારે વિચાર આવ્યો, ફળ ને નીચે પડતું જોયું ત્યારે એને વિચાર આવ્યો, એ બી ઋષિ મુનિ જેવો માણસ હતો, કે કુદરત જે માણસ કુદરત સાથે એક થઈ જાય છે કુદરત એના રહસ્ય એના સમક્ષ ખુલ્લા કરી દે છે. એટલે વૈજ્ઞાનિક પણ એક સત્યનો શોધક છે. જે વૈજ્ઞાનિક એટમ બોમ્બ બનાવવા માટે કે વીજળીથી પંખા ચલાવવા માટે ન્યૂટને વિજ્ઞાનનો અભ્યાસ નહીં કરેલો, એ મેટરને સમજવા માંગતો હતો. જે બાયોલોજીસ્ટો હતા એ લાઈફને સમજવા માંગતા હતા, સાયકોલોજીસ્ટો હતા એ માઇન્ડને સમજવા માંગતા હતા. એ લોકો સત્ય શોધકો હતા, પણ એમણે એ લોકો અભિમાની માણસો નહોતા. એમણે દાખલા તરીકે ન્યૂટને આ ફળને જયારે નીચે પડતા જોયું ત્યારે એને વિચાર આવ્યો કે આવો કોઈ ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરતો હશે, આવો કોઈ પરિબળ કામ કરતું હશે. તો એને સાબિત કરવાને માટે એને 28 વર્ષ લીધા, અને 28 વર્ષ પછી એ સમાજ સમક્ષ આવ્યો. અને પછી પણ એને કહ્યું, જયારે એને આખી દુનિયામાં ખ્યાતિ મળી, કે હું તો એક દરિયા કિનારે પેલા છીપલાઓ શોધતો હોય એવો એક સામાન્ય બાળક જેવો છું. એટલે બહુ વિનમ્ર હતો. એટલે આના અંદર એટલે એને સાબિતી આપી. તો દાખલા તરીકે કોઈ વસ્તુ સાચી છે કે નહીં એમાં વ્યક્તિ મહત્વની નથી. વ્યક્તિ દાખલા તરીકે એમ કે ઈશ્વરનો અવતાર છે કે ઈશ્વરનો પુત્ર છે, કે જેમ કે ખ્રિસ્તીભાઈઓ કહે છે અથવા મુસ્લિમો કહે છે કે ઈશ્વરનો પેગંબર છે, તો એ અપ્રસ્તુત બાબત છે. એ તો ગૌતમ બુદ્ધે કહ્યું વધારે સાચું છે કે સત્ય હોય એ એનો સ્વીકાર થવો જોઈએ, હું કે તમે મહત્વના નથી. અને સત્યને જાણવાને માટે આપણી પાસે લોકશાહીમાં પદ્ધતિ હોવી જોઈએ કે દરેક વસ્તુ આપણા કાર્ડ ઓપન હોય, પબ્લિક હોય, ડેમોક્રેટિક હોય, એના અંદર ડિક્ટેટરશીપ ના હોય, એના અંદર ઓથોરિટી ના હોય, અને આપણે જે વસ્તુ મેથડનો ઉપયોગ કરતા હોય ઓપન હોવી જોઈએ. દાખલા તરીકે અત્યારે જે દવાઓ હોય છે તો ઉપર લખી દે છે કે એના અંદર આ એલિમેન્ટ છે એના અંદર, અને એના અંદર દાખલા તરીકે કોઈ જર્નલ હોય ફિઝિક્સ ના જર્નલ ના અંદર એક વૈજ્ઞાનિક લેખ લખે છે, એમ કે છે કે હું આમ માનું છું કે મને લેબોરેટરી ના અંદર આમ સાબિતી મળી છે. જેમ કે ઋષિ મુનિ ને અનુભૂતિ માંથી સાબિતી મળે છે, એમ એને લેબોરેટરી માંથી મળે છે. બીજો માણસ એના જોડે મતભેદ ધરાવે છે, એમ નથી કહેતો કે હું સંત છું માટે માની લો, અથવા મારા અંદર એવી દ્રષ્ટિ આવી ગઈ છે, અથવા હું 3 લાખ એના ઉપર છું માટે તમે માની લો, એમ કે છે કે તમે સાબિત કરો. એટલે હું કહેવા શું માંગુ છું કે વિજ્ઞાન એટલે આ પોતાની રીતે આ પોતાની જગ્યાએ તો સાચું છે, પણ જે ધાર્મિક વ્યક્તિઓ જે ઓથોરિટી થી કે છે એમાં એમનું અભિમાન નથી હોતું. પણ એ નોલેજ મને નમ્ર મને એવું લાગે છે કે ડાયરેક્ટ નોલેજ હોય છે, એટલે એની જે ભાષા એ પ્રકારની આવે છે કે જેમ કે મનસુરે કહ્યું કે અનાલ હક કે હું પોતે ઈશ્વર છું, એમ જયારે એક સંત વ્યક્તિને ઈશ્વર નો અનુભવ થાય ત્યારે ઈશ્વર સાથે એટલી બધી એક થઈ જાય છે કે જયારે બોલે છે ત્યારે ઈશ્વર બોલે છે, એટલે એ ઈશ્વર ના એનો રણકો એના અંદર જાણવા મળે છે આપણને. અને માટે એ અભિમાન ભરી ભાષા નથી હોતી, પણ એ અનુભૂતિ હોય છે, કેમ કે ડાયરેક્ટ નોલેજ હોય છે. જયારે સાયન્સ નું નોલેજ હોય છે એ પરોક્ષ નોલેજ હોય છે, એટલે એની તમારે સાબિતી આપવી પડે એના અંદર. પણ એમ છતાં પણ માનવ એ માનવ છે, માટે એના શુદ્ધિકરણ ની જરૂર પડે. કેમ કે ઘણી વખત માણસ ના એના અંદર આ બધી વસ્તુઓ એ થઈ જતી હોય છે તો ત્યાં બુદ્ધિ ની જરૂર પડે. એટલે બુદ્ધિ જે છે એ કોઈ વસ્તુ દરેક વસ્તુ ને માની લે છે. દાખલા તરીકે માણસ કોઈ મીઠી વસ્તુ લે ત્યારે જે સ્વાદ થાય બુદ્ધિ એને ચેલેન્જ નથી કરતી, એને માની લે છે. માણસ ની આંખ જેને જુએ છે એને માની લે છે કે આમ છે, પછી એનું શુદ્ધિકરણ કરે છે વિજ્ઞાન માં કે શું છે. ફિલોસોફી નું વધારે શુદ્ધિકરણ કરે છે. તો એ જ રીતે જે આધ્યાત્મિક અનુભૂતિ હોય એ બુદ્ધિ ની શુદ્ધિકરણ ની પ્રક્રિયા માંથી મુક્ત ના થઈ શકે, નહીં તો એ આધ્યાત્મિક અનુભૂતિ ને નુકસાન થવાનો ભય છે. આપણને આધ્યાત્મિક અનુભૂતિ જોઈએ છે એને આપણે ચેલેન્જ નથી કરતા. એમનું ટૂંકમાં કહેવાનું એવું છે કે આધ્યાત્મિક જે અનુભવો છે એ જે અવતારી પુરુષો જે અનુભૂતિ કે પોતાની કહી ગયા છે તે આમ જ છે એમ કે છે. એનું કારણ એ કે એ પોતે ઈશ્વર જોડે એક થઈ ગયા હોય છે માટે એવું કે છે, એટલે એ ખોટું નથી. એટલે એમનું મુખ્ય કહેવાનું એવું છે કે જે પણ કઈ આધ્યાત્મિક અનુભૂતિઓ થાય છે એમાં છે તો બુદ્ધિ દ્વારા એનું શુદ્ધિકરણ કરવાની જરૂર હોય છે. બુદ્ધિ થકી એનું શુદ્ધિકરણ કરવાની જરૂર હોય છે. આધ્યાત્મિક અનુભૂતિ બધા જે ન્યૂટન છે એ બધા મોટા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, એ બધા એમણે જે શોધ કરી એમાં પોતે લોકો પોતે અહંકારી નતા, શોધવા માટે જ કરતા. બિલકુલ અહંકાર ના હોય જ નહીં. અહંકાર ના હોય તારા ગિફ્ટ હોય. હા, એની બુદ્ધિ નથી, આ એની ગિફ્ટ છે, કુદરતી નેચરલ ગિફ્ટ. અને ધાર્મિક પુરુષો દાદા શુદ્ધિકરણ કરવા માટે બુદ્ધિ ની જરૂર પડે જ છે. બુદ્ધિ બે પ્રકારની, જે બુદ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઉભું કરે એ વિપરીત બુદ્ધિ, અને જે બુદ્ધિ પઝલ હોય તો તેને પઝલ સોલ્વ કરી નાખે એ સબ સાચી બુદ્ધિ. તો સાચી બુદ્ધિ હોય તો એને હેલ્પ કરે, બાકી બીજી પેલી હેલ્પ ના કરે. પઝલ ના હોય તો પઝલ ઉભું કરે, વિકૃત કરે, ગૂંચવે, વધારે ગૂંચવે. વૈજ્ઞાનિકો સાહેબ એવું કહે છે, જેમ કે બર્ટ્રન્ડ રસેલે કહ્યું છે કે ઇન્ટેલેક્ટ ઇઝ ન્યુટ્રલ, ઇટ ઇઝ નોટ ધ ફંક્શન ઓફ ઇન્ટેલેક્ટ ટુ જનરેટ. રસેલે કહ્યું, બર્ટ્રન્ડ રસેલે કે બર્ટ્રન્ડ રસેલે એવું કહ્યું, રસેલ જે થઈ ગયો ને એને એમ કહ્યું કે આ બુદ્ધિ જે છે એ સારા માણસ પાસે એનો સારો ઉપયોગ થાય છે અને ખરાબ માણસ પાસે એનો ખરાબ ઉપયોગ. બુદ્ધિ પોતે છે તો ન્યુટ્રલ છે, આપણે તટસ્થ છે. એટલે મુખ્ય વસ્તુ સારાપણાનું છે. બુદ્ધિ ખરાબ છે, માણસ જ ખરાબ છે. શું કહ્યું? એટલે એના આધારે આ બુદ્ધિ નથી, પણ બુદ્ધિ ના આધારે માણસ છે. શું છે? એટલે તમારે બુદ્ધિ જોયેલું હોય એટલે તમારે એના માટે લખી શકી શકો છો કે ખરાબ માણસ છે. સમજ્યું ને? આપણે સમજ્યું ને? એને શું કહ્યું હતું પેલા? એ બુદ્ધિ સારી છે એમ ને? ના, બુદ્ધિ સારી છે માટે સારો માણસ છે. બુદ્ધિ એ ઇગોઇઝમ ના થ્રુ આવે છે. ઇગોઇઝમ ના થ્રુ પ્રકાશ આવે એમને બુદ્ધિ. જેવો ઇગોઇઝમ હોય તેવી બુદ્ધિ હોય. ગાડો ઇગોઇઝમ હોય તો બુદ્ધિ ગાડી, ડાયો ઇગોઇઝમ હોય તો બુદ્ધિ ડાઈ, લુચ્ચો ઇગોઇઝમ હોય તો બુદ્ધિ લુચ્ચી, ચોર ઇગોઇઝમ હોય તો ચોર. સમજે ને? જેવો ઇગોઇઝમ અને બુદ્ધિ વચ્ચે અંશે હોય, બુદ્ધિ વધવાનું સાધન શું, કારણ કે જેટલી અહિંસા ભલાણ એટલી બુદ્ધિ ઊંચી જાય. અહિંસાત્મક વલણ એ જ કેવું છે. બાકી બુદ્ધિ હરકી ના હોય, બુદ્ધિ આ ગાયો બેસે પોતાનો વ્યવહાર કરે છે ને તે સારો વ્યવહાર કરે છે, આ મનુષ્ય નો વ્યવહાર એટલો આવડતો નથી. ગાયો બેસે જમાઈ હોય સસરા હોય બધું હોય, પણ એ વ્યવહાર માં કોઈ ઝઘડા નહીં, અમના વ્યવહાર માં ઝઘડા. ત્યાં ડાયવર્સ જ લેવો નહીં પડતો, અહીં ડાયવર્સ લેવા પડે. કારણ ભ્રમિત થયેલી બુદ્ધિ છે, આ ભ્રમિત થયેલી બુદ્ધિ એની લિમિટેડ બુદ્ધિ છે બિચાર. દાદા ભગવાન આ મારું તમારું છે ત્યાં દુઃખ જ હોય કેમ હતા નથી પડતી અત્યારે. એમ કે બધું આપડી વિરાધના છે એ બધું વિરાધના જે કરેલી છે યાત્રા ધામ માં એની આરાધના માટે આપડે આ પ્રયોજન છે આપડે. અર્થી નો જે પોઈન્ટ છે અમે તો હોસે હોસે જોઈન થઈ ગયા છે ને યાત્રામાં, અમે હોસે હોસે જોઈન થઈ ગયા છે. હમણાં ગમતું હોય તે વાંચનાર હોય ને ઉભો ઉભો ઉભું નાખું એક જ છે. પછી એવો પદો કહીએ કે સંપતિ ફરી વાર યાત્રા કાઢજો. એવું બોલે તો બોલવા ઉદાસીન ભાવ આવે તો ઉદાસીન ભાવ ની જરૂરત મળું કરેલું હોય છે જાત્રા શું ભરી એ મળું ગુલાબ ના ફૂલ જેવું કરેલું હોય જાત્રા હતા. તું શું કહું છું ઉદાસી છે ના બધી માન્યતા બધી ફ્રેક્ચર કરવા માં એવું માન્યતા ને ઉદાસીન તો આત્મા ની દશા છે એક પ્રો એનું જ્ઞાન બાન થતા પેલા ઉદાસીન થયો આત્મા ઉદાસીન છે એને ઉદાસીન શું રહે કદી શીખી રહ્યા બધું આ બધી માન્યતાઓ ભરી છે એ બધી ફ્રેક્ચર કરાવું છું આપની પાસે વેપાર કરે બધી રહ્યા થઈ જશે તારે એવા દેખાય તારે છે માલ કચરો બધો નીકળી જાય ને બરાબર જાણું છે ને આ જાણું છું પણ એનાથી સંતોષ નહી થતો. હવે જાણ્યું એટલે હવે આ સંતોષ થાય છે કે આ ઢોઢ આપણે લગાવો. નકામન કામ નું ભણવાનું જે આવ્યું તેનો નિકાલ કઈ નાખવાનો. રાજી ખુશી થી ભરેલું આપડે, રાજી ખુશી થી ભરેલું હવે એને ઉદાસીન, એટલે આપડે વિચાર ભરે નિકાલ કરી નાખવાનો. રાગ નીકળવાનો, દ્વેષ નીકળવાનો, એનો નિકાલ કરવાનો. આવો હજાર માણસો ને ભેદજ્ઞાન થયેલું છે, સમદ્રષ્ટિ થયેલું છે, એટલે એ જરા વાત એમને સાંભળી. પણ મને લાગે છે કે કદાચ એ વસ્તુ એમને આશ્ચર્યકારક લાગી હોય, એ વસ્તુ એમને આશ્ચર્યકારક લાગી હોય. પછી તો આપે વાત કરી એટલે એ સાંભળતા હતા. એટલે બીજું તો કોઈ પણ અમેરિકન ને કહીએ કે ભાઈ અમારું તો દેશ તો અધ્યાત્મ માં ભૂલી અમેરિકા વાળા કહીએ બરાબર બરાબર સાયન્ટિસ્ટો કહીએ કે અમારો દેશ અધ્યાત્મ માં ડેવલપમેન્ટ વધારે રૂચે નહીં. આપડે પુરવાર કરીએ તો એને રૂચે નહીં. એ દાદા પણ એવું પણ લાગે છે ને કે આટલી બધી મહેનત કર્યા પછી કોઈ વસ્તુ નો સામાન્ય થોડો ખ્યાલ આવ્યો હોય અને અહીંયા કે આ કશું નહીં ને આવી વાત કરે છે. આપણામાં તો અક્રમ ની અંદર તો રમત માં વાત થઈ જાય છે અને ત્યાં તો કેટલો બધો પુરુષાર્થ કરે તો એનું ઠેકાણું ના હોય. દંડી બચી બધા કે દાદા વાંચેલો એટલે દાદા એકલા માને બીજા બધા માને કોક ને હોય કે છે આવું કઈ હોતું. દાદા એ થોડું ઘણું પામ્યા છે એટલે આ બધા થયેલું શું ખબર પડે. આપડે ચિંતા નહીં થઈ જાય તમે ક્યાં બધા તમારા દિવસ એમ કહ્યું તમે ક્યાં દિવ્ય પછી દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ બધા ઝાડ પણ બધામાં આત્મા દેખાય એટલે એવું પછી કઈ દિવ્ય ચક્ષુ હોતા જ નથી. આ તો અજાયબી છે, આ તો હોય નઈ કોઈ કોઈ કાળે હોય ના. અપૂર્વ વસ્તુ ગાય બતાવ્યું ગણનારો થશે કઈ મને ભાવ થયો. મેં કીધું આ ગણનારો કશી છતાં એમ નથી આ વ્યવહાર આદર્શ આદર્શ વ્યવહાર માટે આપ યાત્રાઓમાં બધા ફરે છે. આપે કીધું કે વ્યવહાર એમનો આદર્શ છે, આદર્શ વ્યવહાર કરવા માટે તો આ યાત્રાઓની અંદર બધા ફરે છે. હા, વ્યવહાર પૂરો કરવા માટે જઈને જૈન પૂતગલ ખપાવ. હા, જૈન પૂતગલ ખપાવ. વૈષ્ણવ પૂતગલ ખપાવ. વૈષ્ણવ છે તે જૈન ડેરા નો માથો ઉઠાયો હોય તે અહીં નિકાલ કરવાનો. અમને છે તે પેલા ડેરા નો માથો ઉઠાયા તો ત્યાં નિકાલ કરવાનો. વાદા વચ્ચે બધા પૂરા કરીને કરવાના. ક્ષમતા ભાવે તરી રાગદેશ નહી કરવાના. નિવેડો આદર વ્યવહાર જમ્યા કરે રાત્રે હતા મોક્ષ તરફ નો પ્રયાણ થઈ ગયો. તટસ્થતા એટલે નહીં હોવાથી માણસ માં હોય શકે નહીં. મારું ને સામાન જોવામાં તટસ્થ નીતિ કે કોનું આમાં સારું સોનું, આ મારા ઘરનું રસીશભાઈ ઘરનું કોનું સારું, એમાં તટસ્થ નીતિ જોઈએ. મધ્યસ્થી થવું જોઈએ. કેમ ભણા બી કંટાળી ગયા સાહેબ? આગી ગયા આમ મારા ને એનું સ્વાગત કરવાનું હોય એટલે એના લીધે ક્યાં પણ વાતાવરણ એવું થાય એટલે આવું એક સામુદાયિક તે વખત માં જરા બહુ એ હતું, પણ હવે યાદ આવે તો આગળ કે એટલે પછી હા એટલું અવકાશ થઈ જાય, અવકાશ થઈ જાય. સારું છે જાત્રાઓ.